પવન સામે દીવ ધર્યો છે, ઈશ્વર એને જોશે, ઈશ્વર એને જોશે. લાંબા રસ્તે ભૂલા પાડી જોને કસોટી કરશે, જોને કસોટી કરશે. જે થાશે સારું થાશે, મનશાને તું ડંખે, મળી જાશે ફળી જાશે, જીવલા તું જે જંખે. કાળ જાનો કટે કરે મારા, કાળ જાનો કટે શાંચા.